શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય બીજો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે ભૂદેવ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણો છે, તે ભગવાનના અવતાર વિશેષ વૈરાજ પુરુષના ક્રમશઃ મુખ, બાહુ, સાથળ અને ચરણમાંથી ઉત્પન્ન થયા છે. હે વિપ્ર, એ ચારે વર્ણના અને અન્ય શંકર જાતિના મનુષ્યોના પણ જે સાધારણ ધર્મો છે તે કહું છું. અહિંસા, બ્રહ્મચર્ય, સત્પાત્રમાં ત્યાગ, અસ્તેય, ક્ષમા, આર્જવ, અસ્તબ્ધતા, સંતોષ, બ્રહ્મવિદ પુરુષોની સેવા, વિવેક અને વૈરાગ્યથી ગ્રામ્ય વિષયોની ઈચ્છાનો ત્યાગ, બહાર અંદર પવિત્રતા, તપ, દયા, સ્વપરદ્રોહ રહિતનું સત્યભાષણ, તિતિક્ષા, શમ, દમ, યોગ્યાયોગ્યનો વિવેક, જન્મ મરણના દુઃખનું વિચારપૂર્વક દર્શન, સર્વકાળે પાપથી ભય પામવું, કુસંગનો ત્યાગ, ભૂત પ્રાણી માત્રને યથાયોગ્ય અન્નાદિકનો વિભાગ આપવો, ભૂત પ્રાણી માત્ર ઉપર પોતાના ઇષ્ટદેવની બુદ્ધિ, વિશેષપણે મનુષ્યોમાં ઇષ્ટદેવની બુદ્ધિ કરવી, ભગવાન શ્રીહરિની કથાનું નિત્ય શ્રવણ કરવું, તેમના ગુણોનું કીર્તન કરવું, હૃદયમાં સ્મરણ કરવું, દાસભાવે તેમની પગચંપી કરવી, યથાશક્તિ વિધિપૂર્વક તેમની પૂજા કરવી, તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા, દાસભાવે તેમને ભજવા, સખાભાવે વિશ્વાસની ભક્તિ કરવી અને સર્વથા આત્મસમર્પણ કરવું, આ સર્વને માટે સાધારણ ધર્મો કહેલા છે, તે સર્વેને સુખ આપનારા છે. આ 32 ધર્મો સર્વે બ્રાહ્મણાદિ વર્ણો તથા શંકર જાતિના જનોએ પણ સરખા પાળવાના છે. હવે હું તેઓના વિશેષ ધર્મો કહું છું. બ્રાહ્મણના વિશેષ ધર્મો શમ, દમ, તપ, શૌચ, સંતોષ, સહનશીલતા, સરળતા, અહિંસામય યજ્ઞો કરવા, મત્સર દોષે રહિતપણું, સર્વજનો ઉપર મિત્રભાવ, સત્ય, ધીરજ, દયા, સંધ્યાવંદન કરવારૂપ ધર્મનું પાલન, અનસૂયા, દાન, શ્રીહરિની પૂજા, મૃદુ સ્વભાવ, લજ્જા, જ્ઞાન, વિજ્ઞાન, આસ્તિક બુદ્ધિ, સ્વાધ્યાય, સર્વ ઉપર સમદ્રષ્ટિ, આ સમગ્ર ઈચ્છિત ફળને આપનારા 24 ગુણો છે, તે બ્રાહ્મણના સ્વાભાવિક ધર્મો રૂપે કહ્યા છે. હવે ક્ષત્રિયોના વિશેષ ધર્મો કહીએ છીએ. શૌર્ય, ધૈર્ય, વીર્ય, પ્રભાવ, શસ્ત્રોના પ્રહાર સહન કરવા, તેજ, ઉદ્યમ, ઔદાર્ય, ધર્મમાં સ્થિરતા, ઉત્સાહ, ધર્મ પાલનનું માન, મન ઉપર વિજય, બ્રાહ્મણોના હિતનું ચિંતન, ઐશ્વર્ય, રક્ષણ, યુદ્ધમાં પર અને પોતાનું રક્ષણ, શત્રુનો નિગ્રહ, દક્ષતા, અનુગ્રહ કરવાનો સ્વભાવ, યુદ્ધમાં પોતાનું મૃત્યુ નિશ્ચિત દેખાય છતાં પાછા ન ફરવું, શસ્ત્ર અને વાહનમાં પ્રીતિ, દાન, દ્રવ્ય સાધ્ય યજ્ઞો કરવામાં રુચિ, બ્રાહ્મણોનું પૂજન તથા નિત્ય શ્રી વાસુદેવ ભગવાનનું પૂજન કરવું, પ્રજાનું પુત્રની પેઠે પાલન, શરણાગતની રક્ષા, આ 26 ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણોરૂપ ધર્મો મેં તમને કહ્યા. આસ્તિક બુદ્ધિ, નિત્ય ઉદ્યમશીલ રહેવું, નિષ્કપટ સ્વભાવ, બ્રાહ્મણોની પૂજા, ધર્મ, અર્થ અને કામ આ 3 વર્ગનું યથાશાસ્ત્ર પોષણ કરવું, પોતાના ગુરુ અને ઇષ્ટદેવ ભગવાનની યથાશાસ્ત્ર સેવા પૂજા કરવી, કૃષિ, ગૌરક્ષણમાં રુચિ, સત્પાત્રોમાં અનેક પ્રકારના દાન આપવા, વેપાર આદિ ક્રિયામાં નિપુણતા, આ 11 ગુણો વૈશ્યના સ્વાભાવિક ગુણરૂપ ધર્મો કહેલા છે. 3 વર્ણ ગાયો તેમજ શ્રી કૃષ્ણાદિ દેવ મંદિરોની નિષ્કપટ ભાવે સેવા કરવી, આ સેવા કરવાથી પ્રાપ્ત થતા અન્ન ધનાદિકથી સંતોષ પામવું, આ છ શૂદ્રોના સ્વાભાવિક ગુણરૂપ ધર્મો કહેલા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ દ્વિજાતિ કહેવાય છે. ઉપવિત સંસ્કારના અભાવે શૂદ્રોને એક જાતિ મનાયેલા છે. તેમાં બ્રાહ્મણાદિક ત્રણનો સત્કુળમાં માતા પિતા થકી જે જન્મ તે પ્રથમ જન્મ કહ્યો છે અને વેદોક્ત મોંજી બંધનાદિક સંસ્કારો કર્યા પછી બીજો જન્મ કહેલો છે, તેથી તેવો દ્વિજ એવા નામે કહેવાય છે. ગર્ભાધાન, પુંસવન, સીમંત, જાતકર્મ, નામકરણ, ચોથા માસે ગૃહ બહિર નિષ્ક્રમણ, છઠ્ઠા માસે અન્ન પ્રાશન, તૃતીય વર્ષમાં ચૌલકર્મ, કર્ણવેદ, યજ્ઞોપવિત સંસ્કાર, વેદાધ્યયન આરંભ વિધિ, વેદવ્રતની સમાપ્તિ પછી કરવામાં આવતું કેશવાપન કર્મ, સમાવર્તન, વિવાહ સંસ્કાર, વિવાહ અગ્નિનો સ્વીકાર અને ત્રેતાગ્નિનો સંગ્રહ અર્થાત અગ્નિહોત્ર નામનું કર્મ કરવું, આ 16 સંસ્કારો કહેલા છે. તે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને માટે વેદોક્ત મંત્રોથી કરવાના કહ્યા છે. તેમાં કર્ણવેધ પર્યંતના 9 સંસ્કારો ત્રણેય વર્ણની સ્ત્રીઓ માટે વેદોક્ત મંત્ર રહિત કરવાના કહ્યા છે. તે ત્રણેય વર્ણની સ્ત્રીઓના વિવાહ સંસ્કાર વેદોક્ત મંત્રથી કરવા. આ પ્રમાણે સ્ત્રીઓ માટે 10 સંસ્કાર કહેલા છે અને આ જ 10 સંસ્કારો શૂદ્રોને માટે પૌરાણિક મંત્રોથી કરવાના કહ્યા છે. હે બ્રહ્મન, શતશૂદ્રોને 10 સંસ્કારો મંત્રરહિત કરવાના કહ્યા છે. અશતશૂદ્રોને કેવળ 1 વિવાહ સંસ્કાર કરવાનો કહ્યો છે. આ ચોથો વર્ણ શૂદ્ર હોવા છતાં વર્ણમાં ગણતરી હોવાથી વેદમંત્ર, સ્વધા, સ્વાહા અને વષટકારાદિ વિના યજ્ઞ કર્મમાં અધિકારી છે. શૂદ્રોએ યજ્ઞ, દાન આદિક ધર્મકાર્ય બ્રાહ્મણોએ ઉચ્ચારણ કરેલા પૌરાણિક મંત્રોથી કરવું અને શ્રીમદ ભાગવતાદિ પુરાણોએ સહિત મહાભારતની કથા બ્રાહ્મણોના મુખ થકી સાંભળવી. હે સદવર્તનવાળા વિપ્ર, સત્યાદિ યુગમાં સ્ત્રીઓને માટે મૌંજીબંધન, ઉપનયન સંસ્કાર, વેદોનું અધ્યયન તથા ગાયત્રીનો પાઠ કરવો વિગેરે ક્રિયાની પ્રવૃત્તિ હતી. યુગાંતરમાં પણ ત્રણેય વર્ણની સ્ત્રીઓમાં તીક્ષ્ણ બુદ્ધિવાળી એવી બ્રહ્મવાદિની તથા સદ્યવધુઓ એમ 2 પ્રકારની સ્ત્રીઓની મધ્યે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનું આચરણ કરતી પહેલી બ્રહ્મવાદિની સ્ત્રીઓને નિરંતર અગ્નિહોત્ર કર્મ કરવું, પોતાના સંબંધીજનોને ઘેર ભિક્ષાવૃત્તિ કરવી, તેમજ 8 પ્રકારના બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા પુરુષોનો ત્યાગ કરવો વગેરે ધર્મોનું વિધાન હતું. પરંતુ બીજા પ્રકારની જે સદ્યોવધુ હતી તેઓનો ઉપનયન સંસ્કાર પછી વિવાહ સંસ્કાર થતો અને અત્યારે કળિયુગમાં તેઓની બુદ્ધિ જડ હોવાના કારણે ઉપનયનાદિ સંસ્કારનો નિષેધ કર્યો છે. અધ્યાપન કરવું, કરાવવું, યજ્ઞો કરાવવા, ધર્મનિષ્ઠ જનો પાસેથી દાન સ્વીકારવું, આ 3 બ્રાહ્મણોની આજીવિકા વૃત્તિ કહેલી છે. અને બ્રાહ્મણ જો દાન સ્વીકારવામાં પોતાના તપ, સ્વધર્મ, તેજ અને યશનો નાશ થતો માને તો માત્ર અધ્યાપન અને યજ્ઞો કરાવવા તેનાથી આજીવિકા વૃત્તિ ચલાવે, અને તેમાં પણ જો દોષનો ભય લાગે તો શિલોંછ વૃત્તિથી જીવન જીવે, તેવી જ રીતે પોતાના દેહનો નિર્વાહ ચાલે તે માટે ગૌણ અને મુખ્યના ભેદથી બ્રાહ્મણોની અન્ય 4 પ્રકારની આજીવિકા વૃત્તિ કહેલી છે. પહેલી અનેકવિધ વાર્તા અર્થાત યોગ્ય ખેતી કે વ્યાપાર કરવો. બીજી શાલિન વૃત્તિ અર્થાત કોઈ જાતના કકળાટ વિના, માગ્યા વિના પ્રાપ્ત થતું અન્ન, ધન. અને ત્રીજી યાયાવર વૃત્તિ અર્થાત પ્રતિદિન જરૂર પૂરતું ધાન્ય માગી લાવવું. અને ચોથી શિલોંછ વૃત્તિ અર્થાત ખેતરોમાં રહી ગયેલા ધાન્યના એક એક દાણાને ભેળા કરી જે કાંઈ મળે તેનાથી જીવન ચલાવવું, આ ચાર પ્રકારની વૃત્તિમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠતા છે એમ જાણવું. શસ્ત્ર અસ્ત્ર ધારણ કરીને જીવવું, પૃથ્વીની ચોરઆદિકથી રક્ષા કરવી, મનુષ્યોની રક્ષા કરવી, શત્રુ સૈન્ય પર વિજય મેળવવો અને નીતિએ સહિત રાજ્ય શાસન કરવું, આ ક્ષત્રિયોની આજીવિકા વૃત્તિ કહેલી છે. ખેતી, વેપાર, ગોરક્ષા, પશુપાલન અને વ્યાજવટુ આ ચાર વૈશ્યોની આજીવિકા વૃત્તિ કહેલી છે. હે ઉત્તમ વિપ્ર, બ્રાહ્મણાદિ ત્રણ વર્ણની નિષ્કપટ ભાવે સેવા કરવી અને ખરીદ વેચાણ આદિકનો વેપાર કરવો, આ સ્મૃતિશાસ્ત્રમાં કહેલી શૂદ્રની આજીવિકા વૃત્તિ છે. મીઠું અર્થાત લવણ, મધ, તેલ, દહીં, છાશ, ઘી અને દૂધનો વેપાર કરવો તેમાં તેને કોઈ દોષ નથી, પરંતુ દારૂ માંસ આદિક પદાર્થોનો વેપાર કરવો, અભક્ષ્ય વસ્તુ એવી ડુંગળી લસણ આદિનું ભક્ષણ કરવું, પરસ્ત્રીનું ગમન કરવું, ચોરી કરવી, આ બધા શૂદ્રોને માટે પાપના કારણ મનાયેલા છે, તે કરવાથી નરકની પ્રાપ્તિ થાય છે. હે દ્વિજ શ્રેષ્ઠ, આ પ્રમાણે મેં વેદસંમત ચારે વર્ણોના ધર્મો તમને કહ્યા. હવે વેદોક્ત ક્રમાનુસાર પરમ હિતકારી ચાર આશ્રમના સર્વે ધર્મો હું તમને કહું છું. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મના ઉપદેશમાં શ્રીહરિએ ચારે વર્ણના ધર્મોનું નિરૂપણ કર્યું. એ નામે બીજો અધ્યાય પૂર્ણ થયો.